અને જ્યારે ઉડતા ઉડતા મેં પાછળ જોયું તો હે તાત, શ્રી રામજીની ભુજા અને મારી વચ્ચે માત્ર બે જ આંગળનું અંતર હતું. સાતે આવરણને ભેદીને જ્યાં સુધી મારી ગતિ હતી ત્યાં સુધી હું ગયો, પણ ત્યાંય પ્રભુની ભુજાને પોતાની પાછળ જોઈને હું વ્યાકુળ થઈ ગયો. જ્યારે હું ભયભીત થઈ ગયો ત્યારે મેં આંખો મીચી દીધી. પછી આંખો ખોલીને જોતા જ અવધપુરીમાં પહોંચી ગયો. મને જોઈને શ્રી રામજી મલકાવા લાગ્યા. એમના હસતા જ હું તુરત જ એમના મુખમાં બેસી ગયો. હે પક્ષીરાજ, સાંભળો, મેં એમના પેટમાં ઘણા જ બ્રહ્માંડ સમૂહ જોયા. ત્યાં એ બ્રહ્માંડોમાં અનેક વિચિત્ર લોક હતા, જેમની રચના એક એકથી ચઢિયાતી હતી. કરોડો બ્રહ્માજી અને શિવજી, અગણિત તારા સમૂહ, સૂર્ય અને ચંદ્રમા, અગણિત લોકપાળ, યમ અને કાળ, અગણિત વિશાળ પર્વત અને ભૂમિ, અસંખ્ય સમુદ્ર, નદી, તળાવ અને વન, તથા બીજીએ અનેક પ્રકારની સૃષ્ટિનો વિસ્તાર જોયો. દેવો, મુનિ, સિદ્ધ, નાગ, મનુષ્ય, કિન્નર તથા ચારે પ્રકારના જડ અને ચેતન જીવ જોયા, જે ક્યારે ન જોયું હતું ન સાંભળ્યું અને જે મનમાં પણ નહોતું સમાઈ શકતું, તે જ સર્વે અદ્ભુત સૃષ્ટિ મેં જોઈ. તો તેનું વર્ણન કઈ રીતે કરી શકાય? હું એક એક બ્રહ્માંડમાં 100 વર્ષ સુધી રહેતો. આ રીતે હું અનેક બ્રહ્માંડ જુદા ફર્યો. પ્રત્યેક લોકમાં જુદા જુદા બ્રહ્મા, જુદા જુદા વિષ્ણુ, શિવ, મનુ, દિક્પાળ, મનુષ્ય, ગંધર્વ, ભૂત, વેતાળ, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, સર્પ તથા અનેક જાતિના દેવો અને દૈત્ય સમૂહ હતા. ત્યાં સર્વે જીવ બીજા જ પ્રકારના હતા. અનેક પૃથ્વી, નદી, સમુદ્ર, તળાવ, પર્વત તથા સર્વે સૃષ્ટિ ત્યાં જુદા ને જુદા પ્રકારની હતી. પ્રત્યેક બ્રહ્માંડમાં મેં પોતાનું રૂપ જોયું તથા અનેકો અનુપમ વસ્તુઓ જોઈ. પ્રત્યેક ભુવનમાં ન્યારી જ અવધપુરી, ન્યારા જ સરયુજી અને ભિન્ન ભિન્ન પ્રકારના નર નારી પણ હતા. હે તાત, સાંભળો, દશરથજી, કૌશલ્યાજી અને ભરતજી આદિ ભાઈ પણ જુદા જુદા રૂપોમાં હતા. હું પ્રત્યેક બ્રહ્માંડમાં રામાવતાર અને એમની અપાર બાળ લીલાઓ જોતો ફરતો હતો. હે હરિવાહન, મેં સર્વે કંઈક ભિન્ન ભિન્ન અને અત્યંત વિચિત્ર જોયું. હું અગણિત બ્રહ્માંડોમાં ફર્યો, પણ પ્રભુ શ્રી રામચંદ્રજીને મેં જુદી રીતના ન જોયા. સર્વત્ર એ જ બાળપણ, એ જ શોભા અને એ જ કૃપાળુ શ્રી રઘુવીર. આ પ્રમાણે મોહરૂપી પવનની પ્રેરણાથી હું ભુવન ભુવનમાં જોતા ફરતો હતો. અનેક બ્રહ્માંડોમાં ભટકતા જાણે મને 100 કલ્પ વીતી ગયા. ફરતા ફરતા હું પોતાના આશ્રમમાં આવ્યો અને થોડોક સમય ત્યાં રહીને ગાળ્યો. પછી જ્યારે પોતાના પ્રભુનો અવધપુરીમાં જન્મ સાંભળવામાં આવ્યો ત્યારે પ્રેમથી પરિપૂર્ણ થઈને હું હર્ષપૂર્વક ઉઠીને દોડ્યો. જઈને મેં જન્મહોત્સવ જોયો, જે રીતે હું અગાઉ વર્ણન કરી ચૂક્યો છું. શ્રી રામચંદ્રજીના પેટમાં મેં ઘણા જગત જોયા, જે જોત જોતામાં જ બનતા હતા, વર્ણન નથી કરી શકાતા. ત્યાં વળી મેં સુજ્ઞ માયાના સ્વામી કૃપાળુ ભગવાન શ્રી રામને જોયા. હું વારંવાર વિચાર કરતો હતો. મારી બુદ્ધિ મોહરૂપી કિચડમાં વ્યાપ્ત હતી. આ સર્વે મેં 2 જ ઘડીમાં નિહાળ્યું. મનમાં વિશેષ મોહ થવાથી હું થાકી ગયો. મને વ્યાકુળ જોઈને કૃપાળુ શ્રી રઘુવીર હસી પડ્યા. હે ધીર બુદ્ધિ ગરુડજી, સાંભળો, તેમના હસતા વેત જ હું મુખમાંથી બહાર આવી ગયો. શ્રી રામચંદ્રજી મારી સાથે પાછા એ જ બાળપણું કરવા લાગ્યા. હું કરોડો પ્રકારે મનને સમજાવતો હતો, પણ તે શાંતિ પામતું ન હતું. આ બાળચરિત્ર જોઈને અને ઉદરની અંદર જોયેલી તે પ્રભુતાનું સ્મરણ કરીને હું શરીરનું ભાન ભૂલી ગયો. અને હે આર્તજનોના રક્ષક, રક્ષા કરો, રક્ષા કરો એમ પોકારતા હું પૃથ્વી પર ઢળી પડ્યો. મુખમાંથી વાત નીકળતી ન હતી. તત્પશ્ચાત પ્રભુએ મને પ્રેમ વિવળ જોઈને પોતાની માયાની પ્રભુતાને રોકી લીધી. પ્રભુએ પોતાનો કરકમળ મારા હાથે મૂક્યો. દીનદયાળુએ મારું સંપૂર્ણ દુઃખ હરી લીધું. સેવકોને સુખ આપનારા કૃપાના સમૂહ શ્રી રામજીએ મને મોહથી સર્વથા રહિત કરી દીધો. તેમની અગાઉની પ્રભુતાનો વિચાર કરીને મારા મનમાં ઘણો ભારે હર્ષ થયો. પ્રભુની ભક્તવત્સલતા જોઈને મારા હૃદયમાં ઘણો જ પ્રેમ ઉત્પન્ન થયો. પછી મેં આનંદથી નેત્રોમાં જળ ભરીને પુલકિત થઈ અને હાથ જોડીને અનેક પ્રકારે વિનંતી કરી. મારી પ્રેમયુક્ત વાણી સાંભળીને અને પોતાના દાસને દીન જાણીને રમાનિવાસ શ્રી રામજી સુખદાયક, ગંભીર અને કોમળ વચન બોલ્યા. હે કાગભૂષુંડી, તું મને અત્યંત પ્રસન્ન જાણીને વર માગ. અણીમાં આદિ અષ્ટ સિદ્ધિઓ, અન્ય રિદ્ધિઓ તથા સંપૂર્ણ સુખોની ખાણ મોક્ષ, જ્ઞાન, વિવેક, વૈરાગ્ય, વિજ્ઞાન, તત્વજ્ઞાન અને તે અનેક ગુણ જે જગતમાં મુનિઓને માટે પણ દુર્લભ છે તે સર્વે હું આજે તને આપીશ, એમાં સંશય નથી. જે તારા મનને ગમે તે માગી લે. પ્રભુના વચન સાંભળીને હું ઘણા જ પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયો. ત્યારે મનમાં અનુમાન કરવા લાગ્યો કે પ્રભુએ સર્વે સુખોને આપવાની વાત કહી એ તો સાચી છે, પણ પોતાની ભક્તિ આપવાની વાત કરી જ નથી. ભક્તિથી રહિત સર્વે ગુણ અને સર્વે સુખ એવા જ છે જેમ મીઠા વિના અનેક પ્રકારના ભોજનના પદાર્થ. ભજનથી રહિત સુખ શું કામનું? હે પક્ષીરાજ, આવું વિચારીને હું બોલ્યો. હે પ્રભુ, જો આપ પ્રસન્ન થઈને મને વર આપો છો અને મારા પર કૃપા અને સ્નેહ રાખો છો તો હે સ્વામી, હું મારો મનગમતો વર માંગુ છું. આપ ઉદાર છો અને હૃદયના ભીતરનું જાણનારા છો. આપની જે અવિરલ અને વિશુદ્ધ ભક્તિને શ્રુતિ અને પુરાણ ગાય છે, જેને યોગેશ્વર મુનિઓ શોધે છે અને પ્રભુની કૃપાથી કોઈક વિરલા જેને પામે છે, હે ભક્તોના મન વાંછિત ફળ આપનાર કલ્પવૃક્ષ, હે શરણાગતના હિતકારી, હે કૃપાસાગર, હે સુખધામ શ્રી રામજી, દયા કરીને મને આપની એ જ ભક્તિ આપો. એવમસ્તુ કહીને રઘુવંશના સ્વામી પરમ સુખ આપનારા વચન બોલ્યા. હે કાક, સાંભળ, તું સ્વભાવથી જ બુદ્ધિમાન છે, આવું વરદાન કેમ ન માગત? તે સર્વ સુખોની ખાણ ભક્તિને માગી લીધી. જગતમાં તારા જેવો મહાભાગ્યશાળી કોઈ નથી. મુનિઓ જે જપ અને યોગાગ્નિથી શરીર બાળતા રહે છે, કરોડો યત્ન કરીને પણ જેને પામતા નથી, એ જ ભક્તિ તે માગી. તારું કૌશલ્ય જોઈને હું પ્રસન્ન થઈ ગયો. આ માગણી મને ઘણી જ ગમી. હે પક્ષી, સાંભળ, મારી કૃપાથી હવે સમસ્ત શુભ ગુણ તારા હૃદયમાં વસશે. ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય, યોગ, મારી લીલાઓ અને એમના રહસ્ય તથા વિભાગ, આ સર્વેના ભેદ તું મારી કૃપાથી જ જાણી જશે. તને સાધનોનું કષ્ટ નહીં પડે. માયાથી ઉત્પન્ન સર્વે ભ્રમ હવે તને નહીં વ્યાપે. મને અનાદિ, અજન્મા, અગુણ અને ગુણોની ખાણ બ્રહ્મ સમજજે. હે કાક, સાંભળ, મને ભક્ત નિરંતર પ્રિય છે. આવો વિચાર કરીને શરીર, વચન અને મનથી મારા ચરણોમાં અચળ પ્રેમ રાખજે. હવે મારી સત્ય, સુગમ, વેદાદિ દ્વારા વર્ણિત પરમ નિર્મળ વાણી સાંભળ. હું તને આ નિજ સિદ્ધાંત સંભળાવું છું. સાંભળીને મનમાં ધારણ કર અને સર્વે તજીને મારું ભજન કર. આ સમસ્ત સંસાર મારી માયાથી ઉત્પન્ન છે. એમાં અનેકો પ્રકારના ચરાચર જીવો છે. તે સર્વે મને પ્રિય છે, કારણ કે સર્વે મારા ઉત્પન્ન કરેલા છે. પરંતુ મનુષ્ય મને સર્વેથી અધિક સારા લાગે છે. તે મનુષ્યોમાંય દ્વિજ, દ્વિજોમાંય વેદોને કંઠમાં ધારણ કરનારા, તેમાંય વેદોક્ત ધર્માનુસાર ચાલનારા, તેમાંય વિરક્ત મને પ્રિય છે. વૈરાગ્યવાનોમાં વળી જ્ઞાની અને જ્ઞાનીઓ કરતાંય અત્યંત પ્રિય વિજ્ઞાની છે. વિજ્ઞાનોથી એ પ્રિય મને પોતાના દાસ છે, જેને મારી જ ગતિ છે, કોઈ બીજી આશા નથી. હું તને વારંવાર સત્ય કહું છું કે મને પોતાના સેવક સમાન પ્રિય કોઈ પણ નથી. ભક્તિહીન બ્રહ્મા જ કેમ ન હોય?